પંચમહાભૂતો નું બનાવેલું શરીર છે અને એની અંદર આત્મા જે છે અને કાર્યવાહી આ કર્યા કરે છે. હું અહમ ભાવ કરું, ભાલચંદ્ર હું છું એવો અહમ મારામાં આવે તો મને બંધન કરતા રહે. હું ભાલચંદ્ર જેવો અહમ કરું તો મને બંધન કરતા રહે કે છે. શું કામ કરવું પડે? તમે નામ પૂછ્યું, મેં નામ આપ્યું. અક્કલ જોવાની જયારે પસંદ પડે ત્યારે ને અક્કલ છે કે નહીં એનો. અક્કલ જોવાનું પસંદ પડે ત્યારે પછી કહો કે અક્કલ છે કે નહીં બધું સાથે તારે. ખરી હકીકત એ છે કે આત્મા ક્યાં છે ને એ જોવા માટેના પ્રયત્નો કરવા, એ માણસ આત્મા શું છે જોવા માટેના પ્રયત્નો કરવા, એ સાચી હકીકત છે. એને ઓળખવા માટે આટલું વાક્ય હતા. પ્રયત્ન થયા પછી સફળતા થાય ત્યારે આપણે ભાલચંદ્ર નથી. હું તો હમ ચૂક્યો, નહીં તો હમ ચૂકે. આ તો કોને બનાવ્યું છે? એલો બધા બનાવ્યું લાગે છે. મને કોને બનાવ્યું છે ખબર નથી. એ માટેનો ઇતિહાસ મને ખબર નથી. ઇતિહાસ કોને બનાવી આ તો લોક શું કે છે? મેં એવું કઈ સાંભળ્યું નથી. અને સાંભળવા પ્રયત્ન એ સાંભળો. મેં આપણને નિમિત્ત કરીને માયા રૂપી આ માયાની નિંદામાં આપણે આવ્યા પછી આપણે ચલાવીએ. નિમિત્ત આપણને કર્યા છે કામ કરવા માટે. નિમિત્ત આપણને કર્યા છે કે આ માયારૂપી ધંધામાં આવ્યા પછી આપણે આપણે ચલાવીએ છીએ. અને આ માયા આપણું કામ નિમિત્ત જેટલું કરવાનું હશે. જેટલું કાર્ય આપણે કરવાનું છે એટલું કરીએ એટલે ભગવાન ભગવાન પછી આપણને લઈ લે. આ સંકૃત ભંગુર દેહ નો કશું ત્યાગ થઈ જાય છે. તે ક્યાં નાખીએ ભગવાન ને ખબર? તમને ખબર, તમને ખબર કે ભગવાન ને ખબર ક્યાં નાખીએ? સાયન્ટિસ્ટો પણ પૂછે છે કે એમાં કેવું કાંઈ છે કે આ ભગવાને બનાવેલી છે. ત્યારે મારે કહેવું પડે છે તમારું ઘરનું ખોટું નથી, તમારું બાલચંદ્ર હું કહું છું તમારું ઘરનું ખોટું નથી. કોઈ માણસ કહે છે બધા ખોટું નથી. મારે કહેવું પડશે કે ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ. ભાઈ ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ શું કેવું પડે છે? ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ ગોડ ક્રિએટિવ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. તારે પાછા એ પૂછે છે કે વ્યૂ પોઈન્ટ તમે કરેક્ટ કરશો તો ફેક્ટ નું કેમ ના પાડો છો? આપણા મગજમાં જુદા હોય, આ ભાઈ ના મગજમાં જુદા હોય, આપડા પેન્શન સાહેબ ડિગ્રી હોય ને એના ચક્કર માં પેન્શન માં જે વસ્તુ છે એને બધા ડિગ્રીઓ જોનારા જુએ એમાં મતભેદ જ હોય ગમે તે ડિગ્રી હોય છે. પણ જેમ સેન્ટર માંથી જુએ એટલે આ બધા પોતાના વ્યૂ પોઈન્ટ થી સાચા છે ગોડ ઇઝ ક્રિએટર, પણ બાય ફેક્ટ એ ખોટી વાત છે. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ એ લોકો પૂછે કે ભગવાન નથી કે છે, ત્યારે લોકો શું તમે ક્યાં રહેશે તમે જાણો છો? કે આ ઉપર રહેશે તમે કઈ બોલમાં રહેશે? એટલે એવું એવું નહીં કારણ કે અમે ઉપર રહેશે એ ક્યાં હશે? શું કહે છે? બોલ બોલ નંબર ઉપર નહીં જાય ત્યાં નંબર અમે ચીર કાઢ રાખીએ બધું. અને અત્યારે બધી લોકો અરજી ઉપર મોકલી તો ડેર લેટર અરજી કહીએ બધી કોણ કોણ સ્વીકારે? કોઈ બાપો હોય તો અમે બેઠો નથી. અરે આકાશ જ છે સરનામા વગર શું કરું? સરનામા વગર ક્યાં અરજી લખે? સરનામા વગર કઈ અરજી લખે? એટલે બધી લોકો પૂછે છે કે ભગવાન ક્યાં બેઠા છે? તાર મારે કેવું પડે છે કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ સિવાય કોઈ જગ્યાએ છે જ નહીં. ક્રિએશન ની અંદર જ છે, ક્રિએશન માં નથી. શું કહે? ખોટી વાત છે, સમજવું પડશે ને સાચી વાત. તો એમના વ્યૂ પોઈન્ટ થી ભલે સાચું હોય પણ ફેક્ટરી રોંગ છે. તો ફેક્ટ તો જાણું, વાસ્તવિક તો જાણવું પડશે ને. લે એટલે આ ક્રિએશન માં નથી, ક્રિએચર માં છે. ઇન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર ઘણા જ છે, બધાની અંદર પોતે શુદ્ધ ચેતન રૂપે રહ્યા છે. અર્થ થાય એનું ઓળખાણ થઈ જાય તો કામ થઈ જાય. એ પોતાના આત્મા રૂપે રહ્યા છે. એમનું સ્પર્શ થઈ જાય, ઓળખાણ થઈ જાય તો કામ થઈ જાય. એના માટેના સાધનો કયા? સાધ્ય એ કયા સાધનો નો ઉપયોગ કરવો જેથી એમનો પર્શ કે ઓળખાણ થાય? કયા સાધનો નો ઉપયોગ કરવો? સાધકે કયા સાધનો નો ઉપયોગ કરવો અને કયા રસ્તે જવું? જો આના જાણકાર જ્ઞાની પુરુષ હોય, આના જાણકાર હોતા જ નથી કોઈ કોક કરો હોય, જ્ઞાની પુરુષ હોય તો આપણે એમને કેવું કઈ કૃપા કરીને મને આટલો ઉકેલ લાયેલો અને તો તમારે જાતે કરવું હોય તો તમારે એમ કેવું છે કે ભાઈ મને રસ્તો દેખાડી દો, મને ભેદ દેખાડી દો મને, તો હું જાતે કરી દઉં. જાતે કરવાની ઈચ્છા થાય છે? હજુ નથી જાતે કરવાની ઈચ્છા. હે? જાતે કરવાની હજુ ઈચ્છા થતી નથી. રસ્તે જોઉં એ ખબર નથી એટલે નથી. ના, હું રસ્તો બધો દેખાડી દઉં પણ તમારે જો જાતે રસ્તો દેખાડી દઉં એ રસ્તે જતા રહેશે ને. કેટલીક વાર એવું હોય છે કે મહાન પુરુષો ના આશીર્વાદ હોય તો આ વિઘ્ન દૂર જતું રહે છે. મહાન પુરુષો ના આશીર્વાદ હોય તો વિઘ્ન દૂર જતા રહે કે છે? સીધે સીધું કરવું હોય તો અહીંયા આગળ અમારે ગોઠવણી કરવાની છે ને. ચાલે ચાલે અહીં બોલ ભાઈ બધો. એટલા માટે કેવું પડે કે અહીં કામ કરી લો. નહીં. આ કામ માટે આવ્યા છે, સંસારમાં જન્મ લીધો છે, એક કૃત્ય કરવાનું છે, ફરજ છે. બધા ધર્મો નો ત્યાગ કરીને ભગવાન ના શરણે જવાનું, એ માટે આપના પાસે આવ્યા કે કયો રસ્તો? એ જ રસ્તો કરવા દેવો. એક જ વાક્ય કૃષ્ણ ભગવાન સમજવા જેવું છે કે સર્વ ધર્માન પરિત્રજ્ય માં એકમ શરણમ રહો. આપણે શું કરવા રે? એ તો ગયા. પણ એક શરણ આપનાર ને શરણ આગત ભેતો રહ્યો ને. પણ સર ને બોલાવનાર ને જોવો પડે ને. સર ને બોલાવનાર કોણ છે? બોલાવનાર કોણ છે જોવો પડે ને. કે છે સર ને બોલાવનાર કોણ છે જોવો પડે ને. એટલે તમારી કને એ રસ્તો લેવા આવીએ ને. આ બુદ્ધિ થી સમજાતું નથી. કૃષ્ણ ભગવાન ખરું કહ્યું છે પણ એ સમજાય ને. એ શું છે ને, સાંકેતિક ભાષામાં વાત છે. માં એકમ એટલે શું કે છે કે તું તારા આત્મા ને જ કે છે. તું પોતે જ આત્મા છું કે છે. શું કે છે? બધા ધર્મ છોડી દઈને તું પોતે જ આત્મા છું. આત્મા ને ભજ કે છે. શું કે છે? એવું કેવા માંગા છે કૃષ્ણ ભગવાન કઈ તું જવું નતું. માં એ કૃષ્ણ ભગવાન ને લાગતું નથી. તથા એના જે લોકો અને કૃષ્ણ ભગવાન ભજે તો તેથી સ્થુલ ભક્તિ થી પુણ્ય તો બંધાય. ખોટું તો નથી જેમાં, એ રસ્તો ખોટો નહીં. પણ સંપૂર્ણ પૂર્ણાહુતિ ના થાય. આપણે જે પદ જોઈતું હોય તે પદ તો એને કહ્યું નહીં ને, એનો સાચો અર્થ સમજી તો થાય. બરાબર છે. હા, સમજ ભાઈ. કોઈ પેલો કંટાળો આવે તો ઓફિસમાં કંટાળો કેમ? મારી લાઈનમાં નથી આવતો. અમારી લાઈનમાં નથી આવતો. કે છે કેમ પેલો અસિલો આંખો ચૂકો મળે તારે? એ તો મળે જ નહીં ને. મળે નહીં ને. કેમ કે છે ને, અમદાવાદ માં બહુ જાતના લોકો અસિલો હોય છે. હોય પણ અમારી કને સીધા હોય ને. હર બાર સીધા આવે નહીં. ક્રિમિનલ કોર્ટ માં ને. એ ક્રિમિનલ માં છે. ક્રિમિનલ કોર્ટ માં છે. ઓ, ક્રિમિનલ માં બરા સીધા જ આવે. વાંકા જ આવે પણ એ અમારા. હા, વાંકા. બહુ વાંકા ને વાંક નહીં. મોટા ભૂમિકા કેવા પણ કયો હોય ને તો રાયદો ના કરે બધા. પેલા બધા ધક્કે ચડાવે કઈ પણ ધડાવી. એમ કદાચ બે મહિના કઈ નહીં. બાકી પેલા રોકડા હતા ને, એક ક્રિમિનલ કચેરી આગળ જઈને વકીલો વકીલ નો ઓફિસ આગળ જઈને આમ ખગડા બહાર આવે. એટલે તરત કીધું છે શું છે મારા આવો કેસ. એક પદ બસ બોલો એક વાર. ઉપર હોય અને તમામ શાસ્ત્ર જગત ના જેટલા શાસ્ત્ર હોય એની ઉપર હોય તો જ એ જ્ઞાની કહેવાય. જે જ્ઞાની પુસ્તક માં હોય તો જ્ઞાની ના કહેવાય, તો પુસ્તક ના જ્ઞાની કહેવાય. કેવું શાસ્ત્ર ના જ્ઞાની અને જ્ઞાન ના જ્ઞાની તેમાં ફેર. શાસ્ત્ર ના જ્ઞાની રિલેટિવ જ્ઞાન કહેવાય. બરાબર છે, પણ એને જે પાપ થાય છે આ કરવાથી અને હું કરું છું એ પ્રમાણે થાય તો જ એ લાગે છે ને, નહીં તો બંધન કરતા ક્યાં લાગે. હું કરું છું એવું લાગે તો જ બંધન કરતા છે ને કે છે. આ મારી ફરજ છે વકીલાત કરવાની, એને કોઈ મરી ગયો ખૂનીને છોડાવવાની, એ મારી ફરજ મારી અદા કરું છું. એમાં મારે શું ખોટું બંધન લાગે આ માન્યતાથી? આપણી એક ફરજ છે આ કૃત્ય કરવા માટેની, અને એ કામ માટે આપણે અહીંયા જન્મ લીધો છે. ભગવાન મને પ્રેરણા કરે, ચોર કે છે મને પ્રેરણા કરે, તમે કહો છો મને પ્રેરણા કરે. ભગવાન પ્રેરણા કરે છે, ભગવાન કરે છે, તપાસ કરી એ તપાસ કરવા માટેની તો વાત છે. કયા રસ્તે છે, ક્યાં કરી છે, કોણ તપાસ કરવા માટે આપણી વાત છે કે છે. બરાબર, એને જવા માટેનો કયો રસ્તો છે એની પાસે? એની પાસે જવા માટે કયો રસ્તો છે? માન્ય કેવું ગણાય કે છે તમારા હિસાબે? માન્ય કોને કહેવાય? એનો તો કઈ અંતર ના હોય ને, 300 ટકા 3 ટકા કહેવાય. બોલ બે 4 મહિને મુસલમાનો હાથ સમજ્યા લેવલ યાદ ના લેવાય. મુસલમાનો સારું સમજ્યા, આખા વર્લ્ડ માં જો વધારે સમજ્યા હોય તો મુસલમાનો પંજાબી બાબત માં મુસલમાનો સમજ્યા, પૈસા દારૂ બાબત માં મુસલમાનો સારું સમજ્યા. દારૂ નો ફોટો પડે તો એટલી ભૂમિકા ના કરી શકે. અને યાદ તો લેવાય જ નહીં. યાદી નો ધંધો કરે તો માણસ અડધું થાય. યાદ દેનારો માણસ છે, પેલા ઇઝરાયલ માં દેશ માં છે ને, એવા થઈ જાય જૂ જેવા. જૂ જેવા એ પેલો બહુ કરતો હોય ને, તારી ભાઈ લખ્યા મને કે છે ગરદવારો લખ્યા વિચારે. પછી પેલો જૂ કબજે લેવા જાય ભાઈ, પણ થોડે નહીં પછી બચ્યા એમ નમજ્યું. ભણવામાં આવતો હતો સાયલોગ દીજ્યું. હા, જીવ જેવું થઈ જાય પછી માણસ. રૂપિયા નીતિ કરે યાદ હાલવું ખરું આપડે ઘર જાય પણ હોય તાર લેવું નહીં લેવું મન બગડી જાય મન ભક્તિ બધું બગડી જાય કોઈને ઉછીના પૈસા આપવા કે એની જોડે દુશ્મન બરાબર છે કોઈને ઉછીના પૈસા આપવા દુશ્મન દુશ્મન કરવા બરાબર છે એમ ઉછીના પૈસા આપવા પછી ઉછીના પૈસા આપવા પછી નિયમ એવો કરવો આપવા ક્યારે પછી ભૂલી જ જવાનું આપે પછી એ માણસ ને જે દુઃખ થાય છે એ દુઃખ એનું દુઃખ આપણે થઈ રહ્યું છે માટે આપણે આપીએ છીએ આપણા દુઃખ ને બંધ કરવા માટે જ્યાંથી આગા ત્યાંથી આપડા દુઃખ મટાડવા માટે જ આપ્યા છે એક લાકડું હોય તો અડધું બળેલું હોય અને અડધું લાકડું હોય લાકડા બધા જાય કોણ કામ ના જાય એને અર્ધ ધગધકે લાકડા માં નાખી હોય કોઈ તો ના નાખાય કોલતા અરે લાકડા માં નાખવા ના નાખાય કોલતા ના નાખાય અંધો આ હીરાણી બધી દુકાનો ભરી ગઈ જય આ બ્રહ્મ છે ઈશ્વર છે ભગવાન એને એક માંથી અનેક થવાની ઈચ્છા કેમ થઈ હશે યોગો હમ બહુશ્યામ એવી ઈચ્છા થઈ એમને પોતે એક જ છે બહુ થયેલો નથી એક જ છે આ તો ભ્રાંતિથી બહુ થયેલો દેખાય છે શું છે ભ્રાંતિથી દેખાય ભ્રાંતિથી દેખાય એક જ સ્વભાવ નથી આપણો ગુના ટુકડા ગમે એટલા કરીએ જે આ બધા ને ભ્રાંતિ થઈ છે એ ભ્રાંતિ નો ઉપાય શું બતાવો ભ્રાંતિ શેની થઈ છે આપણને ખબર છે પોતે પોતાને જાણ્યો નથી બસ એથી ભ્રાંતિ થઈ છે પોતે પોતાનાથી બેમાન થઈ ગયો એથી ભ્રાંતિ થઈ છે બીજી કશી ભ્રાંતિ આ સૂર્ય ચંદ્ર બધું હાથું છે ખોટું નથી કશું સંન્યાસી તો ભગવાન ની નજીક જ પહોંચેલો ભગવાન જોડે વાતચીત કરે એમ તમ સંન્યાસી ભગવાન જોડે નિરંતર વાતચીત કરે એમ સંન્યાસી આ તો ભગવાન નો અક્ષર પણ નથી બિચારો એ ત્યાગી જન સમગ્ર અસ્તિત્વ એક નો એક જ છે. સંન્યાસી ના કરો ભ્રાંતિ ના હોય એટલે બીજાની ભ્રાંતિ ટાળી શકે. ભ્રાંતિ ના હોય એટલે પેલા ની ભ્રાંતિ એવું કાર્ય લે. પણ આ તો મારા ભ્રાંતિ વાળા સંન્યાસી ખબર છે ને, હમણાં જો જરાક જરા અપમાન કરીએ તો તીડી જાય, જરા અપમાન કરીએ ને ફેર મળે તો સંન્યાસી ફેર ના મળે. કોઈ જાડે સંન્યાસીમાં ક્રોધમાન માયાલો હોય નહીં, સંન્યાસીમાં નિર્બળતા ના હોય. અને આ ત્યાગીઓ ને આ સાધુ એ બધા નિર્બળ હોય. કેવા હોય આમ આમ જરા હરી કરી તો ફેર મળી ગયો, ક્રોધ માન માયા લોભ હોય ત્યાં સંન્યાસ ના હોય, ત્યાં ત્યાગી પણ હોય. કઈ રીતે ત્યાગી ભગવાન પહેર્યા તો આપડે એમની ટીકા નહીં કરવી જોઈએ. આપણે આપણે એમના જે જે કરીને દર્શન કરવાનું વાંધો નહીં, તો દર્શન કરીએ એમને, દર્શન કરીએ સત્સંગ કરીએ, કારણ કે જે એમની પાસે હોય એટલો જ માલ આપે. પણ આ માલ નથી એમની પાસે, ભ્રાંતિ જાય એવો માલ ના હોય. કાંઈ એમને જ ભ્રાંતિ છે ને બીજા, એ જ ભ્રાંતિ ફસાયેલા છે. દુનિયાદારી ચાલતો આત્મા અને ત્રીજો આત્મા, ત્રણ આત્મા છે. બોલો કયા આત્મા સાક્ષાત્કાર થયેલો? એક તો સાચો આત્મા, બીજો દુનિયાદારી ચાલતો આત્મા, અને ત્રીજો દુનિયાદારી ચાલતો આત્મા એનો પડછાયો આત્મા. આ ત્રણ પ્રકારના આત્મા પડછાય એને પકડ્યો, કે દુનિયાદારી ચાલતા ને પકડ્યો, કે સાચા ને પકડ્યો. જો સાચો પકડાયો હોય તો એ સંન્યાસી ના કહેવાય, ભગવાન જ કહેવાય. આ દુનિયાદારી નો કહેવાતો આત્મા પકડે છે લોકો. અરે એ આત્મા નીચે નીકળશે, કેવો છે નીચે નીકળશે? હા નીચે નીકળશે. એટલે આમ કરીને આમ કરીને બેઠા છું, સ્થિર કરું છું. આ નીકળે તો સ્થિર નહીં થાય. કોઈ દાડે આપણે ટાયર વાગે ને તો સીધી જશે, નીચે નીકળશે, હવાથી જ નીકળશે. હવે એ લોકોને કેવી ખબર થાય છે? પહેલો પ્રશ્ન છે કે આ જગત ની અંદર ઊંધે રસ્તે છે હંમેશા, ઊંધો રસ્તો પકડે તો માર જ પડે. શું થાય? અને સાચો રસ્તો આવ્યો પછી ચિંતા બિનતા બધું જાય. પણ ત્યાં સાચા રસ્તા નો માલ જ નથી ને કોઈ જગ્યાએ, બધો જ કાળો બજાર નો છે, હું આમ નો માલ છે બધો. નહી તો અશાંતિ થાય જ નહીં. પરમાત્મા બેઠા છે ને અશાંતિ કેમ થાય છે? આ મંદિર માં બેઠા છે પરમાત્મા, મંદિર માં આટલા બધા ધડમધડા ગયા છે, ચિંતા નો ઉપાધિયો. મય ભગવાન જાતે બેઠેલા છે, દેખાય છે? મેં તમારે બેઠેલા અંદર, તમને દેખાય છે? દેખાય છે તમને? દેખાય છે? દેખાય તમારા ભગવાન. અને ધડમ ધડાકા કેમ થાય છે? વાનનો માલ બધો, વાનનો માલ છે. એમને કહ્યું ને, અમે સાચું કહી દીધું ને એના જેવું, એમને કહ્યું ને સાચું, તમે હવે તો ને નામ પછી બધો આમનો માલ જે મુક્ત થયેલો હોય તે આપણે મુક્તિ આપે. શું કહ્યું? છૂટો હોય તે છોડે. હા છૂટો આ બંધાયેલા લોકો શું છોડે છે? તેમ છતાં ગુરુઓ કેટલાક સારા હોય છે, બધા કઈ વાંધો ધંધો નથી કરતા. તારે એમને ક્રોધમાન માયેલો ગયેલા ના હોય. શું કહ્યું? બરોબર. આપડે સંચેડીએ નઈ તારે ખબર પડે ચકોરા બંધ. હા સમજાય છે ને? બરોબર. એટલે ભગવાને કહ્યું હતું ભાઈ તારા ગુરુ ને ખખડાય છે. પેલા કલદાર રૂપિયા ખગડાય જતા હતા ને, કલદાર રૂપિયા ને ખગડા એ તારા ગુરુ ને ખગડાય છે. સાચા છે કે બેરવા છે તે બોધો છે કે ભાઈ બોધો છે કે તપાસ કરજે. એમને ના વર્ગી પડીશ કે શું નહીં તો બોધો નીકળશે. પછી બેંક વાળો કાપી નાખશે છે કે તારું મોડું ફસાશે. શું તપાસ કરી દે? હું કાયમ કઈ નથી બેહું આ ગોળી મારા ની પાસે. શું આમ તો દયા દમરા દેખાય કશું જો હજી કશું કઈ હરી ભરી ના કરે તો હજી કયા દયા દમરા કરે દેખાય? હાથ ફેર થયેલો માણસ હાથ ફેર તાજું થયું હોય ને ખુરશીમાં ખુરશીમાં દેખાય તો બધું જ, પણ અંદર ફક્ત દેખાય એમ જાણ મારે સુઈ ગયા હોય એવું દેખાય. બેઠેલા બરોબર એમ કે, પણ અંદર કશું નહીં. આ છોટા મેં કહ્યું છે કે વાંધ્યા થાય તે દૂધ ના આપે, માત્ર કરવાની સેવા. એટલે આખા જગત માં અશાંતિ પાર વગરની વધેલી સુંદરી અશાંતિ નું સામ્રાજ્ય છે. કારણ કે લોકો વાન ઉપર કેટલાક હાથા છે, હાથા છે તારે આ વાત નું જાણકારી નથી. વાત ની જાણકારી જોઈએ ને, જાણકારી ખલાસ થઈ ગઈ છે. ભગવાન નો આશરો છૂટી ગયેલો છે. ભગવાન ઓળખતો જ નથી કોઈ. શું કહ્યું? ભગવાન ઓળખે તો કશું દુનિયા ભાઈ ઓળખવાનું રહેતું નથી, જાણવાનું કશું રહેતું નથી. એ જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહે નહીં. અને બધી નિર્બળતાઓ જે રહે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ બધું. એટલે કાલે ભ્રાંતિ કાઢવી હતા આવી જાવ અહીંયા આગળ કાઢવાની ઈચ્છા થાય કર સારું. ત્યાં કે ભ્રાંતિ કાઢું તો આ સંસારની ઝંઝાળ છૂટે, નહીં તો આ ઝંઝાળ છૂટે. આમ આમ થઈ જાય તોય એનો એ ખાટલો, આમ પાહું ફેરવે તોય એનો એ ખાટલો. કઈ એમાં ઊંચે ચડી જવાય નહીં. આખી રાત પાહો ફેરવે માટે કઈ પ્રગતિ ના થાય. કશું પાહો ફેરવે ફેરવે કરે તો આ અવતાર માંથી પેલા અવતાર માં પેલા અવતાર માં પેલા અવતાર ભટાય ભટાય ભટાય ભટાય કશું વળે. અને આજના મનુષ્યમાં તો ઘણા ખરા લોકોને તો અહીં રોટલી ખાતા ખાતા રાડો ખાવા જવાનું છે. રોટલી ખાતા ખાતા રાડો ખાવા જવાનું છે. મળતી હતા તો સારું, એ તો રાડો તો છે એ કોઈ લઈ લેવા નથી. રાડો રોટલી લઈ લે પણ રાડો કોઈ લઈ લે? આપણા પાસે તો વિચાર છે, પાસે પાસે વિચારો કોણ હું લઈ લઉં. તો કાચો જીવ જશે નીકળી એનું કઈ સેશન નક્કી છે? આટલા દિવસે જ આપવાનું હટ કરીને ઓળખીશ નહીં હરી. આખો કહેતે અર્થ કરીને ઓળખીશ નહીં હરી, હટ કરીને કે મારે તો આટલા લાખ ગાયત્રી કરું પછી મારી શુદ્ધિ થાય ને પછી જ છે કે હું ભગવાન ને પામું. હટ કરીને ઓળખીશ નહીં હરી તો કાચો જીવ જશે નીકળી એનું કઈ પંપિંગ સ્ટેશન ક્યારે બંધ થઈ જાય કહેવાય નહીં. કાચો જીવ જશે નીકળી, કાચો જીવ જશે નીકળી. મહાત્માઓની ભૂમિ છે, વર્ષો થી ધર્મ નો પ્રચાર ચાલ્યા જ કરે છે અને ચાલતો જાય છે, વધતો જાય છે. છતાં દેશના લોકો ની જે વસ્તી છે, આ દેશની વસ્તી છે એમાં 60% માણસો તો ભૂખે લગભગ ખાઈ પણ શકતા નથી, એટલા બધા ગરીબ છે. છતાં ધર્મ ને પ્રિય છે, ધર્મ માં માને છે લોકો. જે લોકો ગરીબ છે લોકો ધર્મ ને વધારે માને છે, પણ છતાં ગરીબ બનતા જાય છે. અને જયારે પશ્ચિમના દેશો આજે ધર્મ વિશે બહુ ઓછું ધ્યાન આપે છે, છતાં એ લોકો ભૌતિક રીતે બહુ સુખી છે. તો આટલો બધો તફાવત કેમ છે આપણા દેશમાં આજે વર્ષોથી દેવોની ઋષિઓની ભૂમિ છે કહેવાય છે, દેવોની આ દેશમાં બધા કરતા છે કરતા, અને એ પોઈન્ટમાં કરતા નથી કોઈ, પોઈન્ટ બધા છે એ કરતા નથી, અને આ કરતા છે ન્યાય કરી કે છે 5 લાખ કમાયો એટલે હું કમાયો કરે ખોટ જાય તાર પૂછીએ ભાઈ તમે ખોટ ખ્યા દીધા કે ના ભગવાન દુખ્યા છે બોલે જ ના બોલે શું બોલે મારા ગ્રહ રૂઠ્યા છે ભગવાન રૂઠ્યા છે કે ફલાણાએ આમ કર્યું કે ફલાણાએ આમ કર્યું કે અમુક વ્યક્તિએ આમ કર્યું મારે ભાગ્યાએ આવું કર્યું છે નહીં તો મારે ત્યાં એક ગોળી લાવ્યો છે તારથી આ મારી દશા બેઠી છે નહીં તો મારા છોકરાની બહુ મોર પગી સ્ટેન લીધે આવું થાય છે આ હિન્દુસ્તાનના લોકોને તો આ ઓછો દંડ છે બહુ મોટો દંડ આપવો હરિજનો ને તિરસ્કાર વાડેલી ને તિરસ્કાર ભયંકર આ લોકોએ કર્યા છે તિરસ્કાર તેનું ભોર ભોગવી રહ્યા બીજા દેશમાં આવું ના હોય ગરીબો ને દુઃખ છે જ નહીં દુઃખ અમીરો ને તો છે તમે મારી કઈ થી આલા ગરીબો દુઃખ હતું છે ગરીબો નું દુઃખ એટલે આજે એ લોકો ને જે મળવું જોઈએ ખાવાનું જે કઈ રોજગારી મળી છે એમાં એ લોકો પાછળ પાછળ જ પડતા જાય છે ગરીબો ને જે ખાવાનું મળવું જોઈએ રોજગારી મળી જોઈએ એમાં તો એ લોકો પાછળ ને પાછળ જ પડતા જાય છે ને ખરેખર દુઃખ એમને નથી દુઃખ આ જે બંગલાઓમાં છે ને એ બધા દુઃખી છે ભયંકર યાતનામાં પીડાય સાથે આખું અમદાવાદ શહેર હવે છે ને બહાર જે આદિવાસી છે ને બહુ સુખી છે આટલું મળ્યું આ કૂતરાને એક જ રોટલી એક જ ભાખરી મળી અને આખી રાત સમાધી રહે કૂતરાને અને હોય એનું કઈ એક જ ભાખરી એક જ ભાખરી પર નથી જીવતો એ જો હોય તો બે ચાર ખાઈ જાય આટલું ભલે આખી રાત સમાધી એવું એ લોકો નહીં સમાધી રહેશે આ લોકો સળગી રહ્યા છે અમદાવાદ બધું આખું ભડકે ભળી રહ્યું છે આખો ધારો ચિંતા અમદાવાદ ના શેઠ મેં પૂછ્યું હતું શેઠ ચક્કરી જોયેલું તક હા જોયેલું બરહાડું મુકત કેટલી બાજુ બફાય તારી બાજુ બફાય તમે કહ્યું તમને થઈ રહ્યું મારી પાસે કબૂલ કરશે કોઈની પાસે બીજે બહાર તો આપણું જતું રહે બહાર તો આપણું જતું રહે એટલે કોઈ કબૂલ કરે નહીં બહાર અને મારી પાસે કબૂલ કરે એટલે આ દુઃખી છે ગરીબો દુઃખી નથી ગરીબો ને દુઃખી કેવા ને તે આપણો અહંકાર છે દયા નો હું નો અહંકાર છે કેવું છે એમને પૂછીએ તારે કશું અમે કઈ દુઃખી પૂરતા આપડી આસના વાસના કરે આપડે ગણી કા દુઃખી છે આપડે તો દઈએ નઈ આપણા માટે દૂધ લઈ આવે ને કઈ કહ્યું બકરી નું દૂધ લઈ આવે છે બહુ દુખી છે પાર વગર ના દુખી છે નર્ક ની વેદના ભોગવી રહ્યા છે ચક્રિયા બરહાડ માં ચિંતા ચિંતા નહી જોયેલી ચિંતા પણ જોયેલી ખરી કોઈ વખત બીજા કોઈ ને એને ઓળખો નહી ચિંતા કોને કહેવાય ઓળખો છો શ્લોક જ બરો સ્પષ્ટ બોલ્યો કે માયા ને અંગે છે બ્રાહ્મી અનુભૂતા ની, એ તો શ્લોક જ સીધો છે. અમારે જવાબ ની ક્યાં જરૂર નહીં. યંત્રા ની રૂડાની માયા ની વાળો શ્લોક છે. ઈશ્વર પોતાની અંદર છે, છતાં કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ નું કેમ એ નથી ઓળખાણ થતું? પોતાનું સ્વરૂપ જ જો સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો પછી દુઃખ કેમ થાય છે? પોતાનું સ્વરૂપ નું ભાન જ નથી ને, ભ્રાંતિ છે ને, માયાની ભ્રાંતિ છે ને. ભ્રાંતિ છે ને, જો સ્વરૂપ નું ભાન થયા હોય ને તો તમને શું કાંતાબેન ને તમને કોઈ કાંતાબેન અક્કલ વગરના છે, મૂર્ખ છે એવું પાંચ વખત બોલે નહીં તો તમે તમે જાણો હું તો ન આવ્યા કાંતાબેન, તો તમે સ્વીકારો નહીં. તમે તો આખું સ્વીકારો કે ના સ્વીકારો? અત્યારે તો માટે સાથે ભગવાન છે ત્યાં છે. બીજું બધું પૂછ્યું એટલે પૂછ, બધું પૂછાય, બધું સોલ્યુશન પૂછાય. કરેલા કામ તો ભોગવવા જ પડે ને, ચોક્કસ. કરેલો કર્મ ભોગવવો પડે કે જે હવે ન કરવાનો હોય તેને વાત પૂછવાની? જે કર્યા કરતો હોય તેને પૂછવાનું જ કરે. ધંધો જે મળેલો હોય દુકાનદાર બંધ એને રોકો, આવને રોકો પહેલા. કર્મ કરવાનો બંધ કરી દો, કરતા મીટે તો છૂટે કર્મ. એ છે મહાભજન નો મર્મ. મહાભજન એટલે જો તમે બંધ કરી દો કર્મ કરવાનો તો એવું પૂછાય, પણ તમે ચાલુ રાખવાના છો. કાલે પૂછજો, પછી કાલે આવો ભ્રાંતિ નો સુખ હોય એને ભૌતિક સુખ કહેવાય. કેવું? અશાશ્વત. અશાશ્વત કયું? ટેમ્પરરી, તે કલ્પિત. પાછો કેવો? કારણ તમે જેમાં સુખ માનતા હોય તો હું ના માનતો, હું સેમ માનતો હોય તો એ ના માનતા હોય. સુખ એનું નામ કે બધાને સુખ લાગવું જ જોઈએ. બરોબર સમજાય છે ને? હવે એ સુખના બેસા બે ભાગ, ભૌતિક સુખ ના. ફોરેન વાળા ઇન્દ્રિય સુખોમાં જ છે રાજદાડો. શામાં છે? ઇન્દ્રિય સુખોમાં, ખાવામાં, જીભના ચસ્કામાં, કોનના ચસ્કા, નાકના ચસ્કા, વાંખના ચસ્કા, ચામડી ના ચસ્કા. એ લોકો એમ જ છે આખા ફોરેન બધું. અને આ ઇન્ડિયા વિષયોમાં નથી. જીભના ચસ્કા નથી, કોનના ચસ્કા નથી, નાકના ચસ્કા નથી, વાંખના ચસ્કા નથી. અમને તો કોના ચસ્કા છે? અહંકાર ને લોભ. કેવું? તેના તેના છે માન અને લોભ. માન અને લોભ. પણ લોભ તેનો કે માન નો. કેવું? એટલે જે તે માન ઉપર જાય છે. હવે માન અને લોભ બે હાથ માટે